નિષ્કિતાકાંડ 28મો સર્ગ. શ્રીરામ દ્વારા વર્ષા ઋતુનું વર્ણન. આ રીતે વાલીનો વધ અને સુગ્રીવનો રાજ્યાભિષેક કર્યા પછી માલ્યવાન પર્વતના પૃષ્ઠભાગમાં નિવાસ કરતા શ્રીરામચંદ્રજી લક્ષ્મણને કહેવા લાગ્યા, સુમિત્રાનંદન, હવે આ જળની પ્રાપ્તિ કરાવનારો પ્રસિદ્ધ વર્ષાકાળ આવી ગયો. જુઓ, પર્વત જેવા જણાતા વાદળોથી આકાશમંડળ છવાઈ ગયું છે. આ આકાશરૂપી સ્ત્રી સૂર્યના કિરણો દ્વારા સમુદ્રનો રસ પીને કારતક વગેરે 9 મહિના સુધી ધારણ કરેલા ગર્ભના રૂપમાં જળરૂપી રસાયણનો જન્મ આપી રહી છે. આ સમયે મેઘરૂપી સોપાન પંક્તિઓ પગથિયા દ્વારા આકાશમાં ચડીને ગિરિમલ્લિકા અને અર્જુન પુષ્પની માળાઓથી સૂર્યદેવને અલંકૃત કરવાનું સરળ જેવું બની ગયું છે. સંધ્યાકાળની લાલિમા પ્રગટ થવાથી વચ્ચે લાલ અને કોરેથી શ્વેત અને સ્નિગ્ધ પ્રતીત થનારા મેઘખંડોથી આચ્છાદિત થયેલું આકાશ એવું લાગે છે જાણે એણે પોતાના ગામાં રક્તરંગ્યા સફેદ કપડાની પટ્ટી બાંધી રાખી હોય. મંદ મંદ પવન નિશ્વાસ જેવો લાગે છે સંધ્યાકાળની લાલીમાં લાલ ચંદન બનીને લલાટ વગેરે અંગોને રંગી રહી છે, તથા મેઘરૂપી કપોલ એટલે કે ગાલ થોડા પાંડુ વર્ણના લાગે છે. આ રીતે આકાશ કામાતુર પુરુષ જેવું લાગે છે જે ગ્રીષ્મ ઋતુમાં તાપથી તપી ગઈ હતી એ પૃથ્વી વર્ષાકાળના નવા જળથી ભીંજાઈને સૂર્યના કિરણોથી તપેલી અને આંસુઓથી ભીંજાયેલી શોક સંતપ્ત સીતાની જેમ બાષ્પ વિમોચન ઉષ્ણતાનો ત્યાગ તથા અશ્રુપાત કરી રહી છે. મેઘના ઉદરમાંથી નીકળેલા કપૂરની ગોટી જેવા ઠંડા તથા કેવડાથી સુગંધિત આ વરસાદી પવનને જાણે અંજલિઓમાં ભરીને પી શકાય છે. આ પર્વત જેના પર અર્જુનના વૃક્ષો ખીલેલા છે તથા જે કેવડાથી સુવાસિત થઈ રહ્યો છે, શાંત થઈ ગયેલા શત્રુવાળા સુગ્રીવની જેમ જળની ધારાઓથી અભિષિક્ત થઈ રહ્યો છે. મેઘરૂપી કાળા મૃગચર્મ તથા વરસાદની ધારારૂપી યજ્ઞોપવિત ધારણ કરીને વાયુથી ભરેલી ગુફા અથવા હૃદય ધરાવતા પર્વતો બ્રહ્મચારીઓની જેમ જાણે વેદાધ્યયનનો આરંભ કરી રહ્યા છે. આ વીજળીઓ સોનાના બનેલા કોરડા જેવી લાગે છે, એમનો માર ખાઈને જાણે વતિત થયેલું આકાશ પોતાની અંદર વ્યક્ત થયેલી મેઘોની ગંભીર ગર્જના સ્વરૂપે જાણે અંતર્નાદ કરી રહ્યું છે. નીલમેઘનો આશ્રય લઈને પ્રકાશિત થઈ રહેલી આ વીજળી મને રાવણના ખોળામાં તરફડતી તપસ્વીની સીતા જેવી લાગે છે. વાદળોનો લેપ લાગી જવાથી જેમનામાં ગ્રહ નક્ષત્ર અને ચંદ્રમા દ્રશ્ય થઈ ગયા છે અને એના કારણે જે નષ્ટ જેવી થઈ ગઈ છે, જેમના પૂર્વ પશ્ચિમ વગેરે ભેદોનો વિવેક જાણે લુપ્ત જેવો થઈ ગયો છે, એ દિશાઓ તેવા કામી પુરુષોને જેમને પ્રેયસીનું સંયોગ સુખ સુલભ છે હિતકર લાગે છે. સુમિત્રાનંદન, જુઓ આ પર્વતના શિખરો પર ખીલેલા કુટજ એ નામના વૃક્ષો કેવા શોભે છે. ક્યાંક વરાળથી વ્યાપી રહ્યા છે અને ક્યાંક વર્ષાના આગમનથી અત્યંત ઉત્કૃષ્ટ હરખ ખીલ્યા દેખાય છે. હું તો પ્રિયા વિરહના શોકથી દુઃખી છું અને આ કુટજ વૃક્ષો મારા પ્રેમાગ્નિને ઉદીપ્ત કરી રહ્યા છે. ધરતીની ધૂળ શાંત થઈ ગઈ, હવે પવન શીતળ થઈ ગયો, ઉનાળાના દોષો પ્રસરવા બંધ થઈ ગયા, રાજાઓની યુદ્ધ યાત્રા અટકી ગઈ અને પરદેશી લોકો પોતપોતાના દેશમાં પાછા ફરી રહ્યા છે. માનસરોવરમાં નિવાસ કરવાના લોભી હંસ ત્યાં જવા માટે નીકળી ગયા. અત્યારે ચકવા પોતાની પ્રિયાઓને મળી રહ્યા છે. નિરંતર થઈ રહેલી વર્ષાના જળથી રસ્તા ભાંગી તૂટી ગયા છે. તેથી એમના પર રથ વગેરે વાહનો ચાલતા નથી. આકાશમાં બધી બાજુ વાદળો ઘેરાયેલા છે. ક્યાંક વાદળોથી ઢંકાઈ જવાના કારણે આકાશ દેખાતું નથી અને ક્યાંક વાદળા ફાટી જવાથી એ સ્પષ્ટ દેખાય છે. આકાશ અને વાદળાની આ સંતા કુકડી એવી દેખાય છે જાણે જેની તરંગમાળાઓ શાંત થઈ ગઈ હોય એ મહાસાગરનું રૂપ ક્યાંક તો પર્વતમાળાની ઓઠે છુપાઈ જવાના કારણે દેખાતું નથી અને ક્યાંક પર્વતોનું આવરણ હોવાથી દેખાય છે. અત્યારે પર્વતીય નદીઓ વરસાદના નવા પાણીને બહુ વેગથી વહાવી રહી છે. એ જળ સર્જ એટલે કે પિત્તસાલ અને કદંબના ફૂલોથી મિશ્રિત છે. પર્વતના ગેરુ વગેરે ધાતુઓથી પાણીનો રંગ લાલ થઈ ગયો છે તથા મયુરોના ટહુકાઓનો ધ્વનિ એ જળના ખળખળ ધ્વનિનું અનુસરણ કરી રહ્યો છે. કાળા ભમર દેખાતા જાંબુના રસાળ ફળ આજકાલ લોકો ધરાઈને ખાય છે અને પવનના વેગથી હાલેલા આંબાના પાકા બહુરંગી ફળો ભૂમિ પર પડી રહ્યા છે. જેમ યુદ્ધભૂમિમાં ઉભેલા મત ગજરાજ ઊંચા અવાજે ચિત્કાર કરે છે એ જ રીતે ગિરિરાજના શિખરો જેવી આકૃતિ ધરાવતા મેઘ જોર જોરથી ગરજી રહ્યા છે. ચમકતી વીજળીઓ આ મેઘરૂપી ગજરાજો પર પતાકાઓની જેમ ફરકી રહી છે અને બગલાઓની હારમાળા માળાની જેમ શોભી રહી છે. જુઓ, પાછલા પહોરમાં વનોની શોભા ખૂબ વધી જાય છે. વર્ષાના જળથી વનમાં લીલું લીલું ઘાસ વધી ગયું છે. મોરના ટોળે ટોળા ત્યાં પોતાના નૃત્યોત્સવ શરૂ કરી રહ્યા છે અને વાદળાઓએ ત્યાં નિરંતર જળ વરસાવ્યું છે. બગલાઓની હારમાળાથી શોભતા એ જળધર મેઘ જળનો અધિક ભાર વહન કરીને ગરજતા ગરજતા મોટા મોટા પર્વતોના શિખરો પર જાણે વિશ્રામ કરતા કરતા આગળ વધી રહ્યા છે. ગર્ભ ધારણ કરવા માટે મેઘોની કામના કરીને આકાશમાં ઉડતી ઉડતી આનંદમગ્ન બગલીઓની હારમાળા એવી લાગે છે જાણે આકાશના ગળામાં પવનથી હાલી રહેલી શ્વેત કમળોની સુંદર માળા લટકી રહી હોય. નાના નાના ઇન્દ્રગોપ ગોકળગાય નામના કીડાથી વચ્ચે વચ્ચે ચિત્રાયેલા નવા ઘાસથી આચ્છાદિત ભૂમિ એ સ્ત્રીની જેમ શોભી રહી છે જેણે પોતાના અંગો પર પોપટના જેવા રંગનો એક એવો કામળો ઓઢી રાખ્યો હોય જેને વચ્ચે વચ્ચેથી લાક્ષારસ અળતાના રંગથી રંગીને વિચિત્ર શોભ સંપન્ન કરી દેવામાં આવ્યો હોય. ચોમાસાની આ શરૂઆતના સમયમાં નિંદ્રા ધીરે ધીરે ભગવાન કેશવની પાસે જઈ રહી છે. નદીઓ તીવ્ર વેગથી સમુદ્ર પાસે પહોંચી રહી છે. હર્ષ ભરેલી બગલીઓ ઉડીને મેઘ તરફ જઈ રહી છે અને પ્રિયતમા સકામ ભાવથી પોતાના પ્રિયતમની સેવામાં ઉપસ્થિત થઈ રહી છે. વન પ્રાંત વનના છેવાડાના ભાગો મોરોના સુંદર નૃત્યથી સુશોભિત થઈ ગયા છે. કદમના વૃક્ષો ફૂલો અને શાખાઓથી સંપન્ન થઈ ગયા છે. સાંડ ગાયો પ્રત્યે એમના જેવા જ કામ ભાવથી આસક્ત છે અને પૃથ્વી લીલુડી ખેતી તથા હરિયા ભર્યા વનોથી અત્યંત રમણીય જણાવા લાગી છે. નદીઓ વહી રહી છે, વાદળો પાણી વરસાવી રહ્યા છે, મત હાથી ચિત્કારી રહ્યા છે, વન પ્રાંત શોભી રહ્યા છે. પ્રિયતમાના સંયોગથી વંચિત થયેલા પ્રાણી ચિંતામગ્ન થઈ રહ્યા છે. મોર નાચી રહ્યા છે અને વાનરો નિશ્ચિત અને સુખી થઈ રહ્યા છે. વનના ઝરણાઓની પાસે ખીડાથી ઉલ્લાસ પામેલા મદ વરસાવતા ગજરાજ કેવડાના ફૂલની સુગંધ સૂંઘીને ઉન્મત્ત થઈ ગયા છે અને ઝરણાઓના જળ પડવાથી જે અવાજ થાય છે એનાથી પ્રભાવિત થઈને એ મોરોના ટહુકાની સાથે સાથે પોતે પણ ગર્જના કરે છે. જળની ધારા પડવાથી ઈજા પામતા અને કદમની ડાળખીઓ પર લટકતા ભમરાઓ હમણાં જ ગ્રહણ કરેલા પુષ્પરસથી ઉત્પન્ન થયેલા ગાઢ મદને ધીરે ધીરે ત્યજી રહ્યા છે. કોલસાની ભૂકી જેવા કાળા અને પ્રચુર રસથી ભરેલા મોટા મોટા ફળોથી લદાયેલી જાંબુડાના વૃક્ષની ડાળીઓ એવી લાગે છે જાણે ભમરાઓના ઝુંડ એ ડાળીઓ પર ચોટીને એમનો રસ પી રહ્યા છે. વીજળીરૂપી પતાકાઓથી અલંકૃત અને જોર જોરથી ગંભીર ગર્જના કરનારા આ વાદળોના રૂપ યુદ્ધ માટે તૈયાર થયેલા ગજરાચો જેવા લાગે છે. પર્વતીય વનોના વિચરણ કરનાર તથા પોતાના પ્રતિદ્વંદ્વી સાથે યુદ્ધની ઈચ્છા રાખનારો મદમત ગજરાજ, જે પોતાના માર્ગનું અનુસરણ કરીને આગળ વધતો જઈ રહ્યો હતો, એ પાછળથી મેઘની ગર્જના સાંભળીને પ્રતિપક્ષી હાથીની ગર્જનાની આકાંક્ષાથી એકદમ પાછો વળી ગયો. ક્યાંક ભમરાઓના ઝુંડ ગીત ગાઈ રહ્યા છે, ક્યાંક મોર નાચી રહ્યા છે, અને ક્યાંક ગજરાજ મદમત થઈને વિચરી રહ્યા છે. આ રીતે આ વન પ્રાંત અનેક ભાવોનો આશ્રય બનીને શોભી રહ્યો છે. કદમ, સર્જ એટલે કે પિત્તશાલ, અર્જુન અને સ્થળ કમળથી સંપન્ન વનની અંદરની ભૂમિ મધુજળથી પરિપૂર્ણ થઈને મોરોના મદસભર કલરવો અને નૃત્યોથી આપાન ભૂમિ મધુશાળા જેવી લાગે છે. આકાશમાંથી વરસી રહેલું મોતી જેવું સ્વચ્છ અને નિર્મળ જળ પાંદડાના પડિયામાં ભરાયેલું જોઈને ત્રસ્યા પક્ષી ચાતક હર્ષિત થઈને દેવરાજ ઇન્દ્રના આપેલા જળને પીએ છે. વરસાદથી ભીંજાઈ જવાના કારણે એમની પાંખો વિવિધ રંગની દેખાય છે. ભમરાઓ રૂપી વીણાનો મધુર જણકાર થઈ રહ્યો છે. દેડકાઓનો અવાજ કંઠતાલ જેવો લાગે છે. મેઘ ગર્જના રૂપી મૃદંગ વાગી રહ્યા છે. આ રીતે વનોમાં સંગીત ઉત્સવનો જાણે આરંભ થઈ રહ્યો છે. વિશાળ પાંખો રૂપી આભૂષણોથી વિભૂષિત મોર વનોમાં ક્યાંક નાચી રહ્યા છે, ક્યાંક જોર જોરથી મીઠી બોલી બોલી રહ્યા છે, અને ક્યાંક વૃક્ષોની ડાળીઓ પર પોતાના આખા શરીરનો ભાર નાખીને બેઠા છે. આમ એમણે જાણે સંગીતનું નાચગાનનું આયોજન કરી રાખ્યું છે. વાદળાઓનું ગર્જન સાંભળીને ચિરકાળથી રોકેલી નિદ્રાને ત્યાગીને જાગેલા અનેક પ્રકારના રૂપ, આકાર, વર્ણ અને બોલી ધરાવતા દેડકા નવા જળની ધારાથી આઘાત પામીને જોર જોરથી બોલી રહ્યા છે. કામાતુર યુવતીઓની જેમ ઘમંડભરી નદીઓ પોતાના વૃક્ષસ્થળ પર ચક્રવાકોને વહન કરે છે. વૃક્ષસ્થળ પ્રદર્શનોના સ્થાને ચક્રવાકોને વહન કરે છે અને મર્યાદામાં રાખનારા જીર્ણ શીર્ણ તટો ભેખડોને તોડી ફોડીને અને દૂર વહાવીને નવા પુષ્પો વગેરેના ઉપહારથી પૂર્ણ ભોગ માટે સાદર સ્વીકૃત પોતાના સ્વામી સમુદ્રની સમીપે વેગપૂર્વક ચાલી જઈ રહી છે. નીના વાદળોમાં રહેલા નવા જળથી પરિપૂર્ણ નીલમેઘ એવા પ્રતીત થાય છે, જાણે દાવાનળથી બળેલા પર્વતોમાં દાવાનળથી બળેલા બીજા પર્વતો બદ્ધ મૂળ થઈને ચોટી ગયા હોય. જ્યાં મદમત મોર કલનાદ ટહુકા કરી રહ્યા છે, જ્યાંનું લીલું લીલું ઘાસ ગોકળ ગાયના સમુદાયથી વ્યાપી રહ્યું છે, તથા જે નીપ કદમ અને અર્જુન વૃક્ષોના ફૂલોની સુગંધથી સુવાસિત છે, એ પરમ રમણીય વન પ્રાંતોમાં ઘણા બધા હાથીઓ વિચરી રહ્યા છે, વિચર્યા કરે છે. ભમરાના ઝુંડ નવા જળની ધારાથી નષ્ટ થયેલા કેસરવાળા કમળ પુષ્પને તરત ત્યાગીને કેસરથી શોભતા નવીન કદમ પુષ્પનો રસ બહુ હર્ષ સાથે પી રહ્યા છે. ગજેન્દ્ર હાથી મદબદ થઈ રહ્યા છે. ગવેન્દ્ર એટલે કે વૃષભ આનંદમાં મગ્ન છે. મૃગેન્દ્ર એટલે કે સિંહ વનોમાં અત્યંત પરાક્રમ પ્રગટ કરે છે. નગેન્દ્ર એટલે મોટા મોટા પર્વતો રમણીય દેખાય છે. નરેન્દ્ર રાજાઓ મૌન છે, યુદ્ધ વિશેનો ઉત્સાહ છોડી બેઠા છે. અને સુરેન્દ્ર એટલે કે ઇન્દ્રદેવ જળધરો વાદળા સાથે ક્રીડા કરી રહ્યા છે. આ શ્લોકમાં જે મતા ગજેન્દ્રા મુદિતા ગવેન્દ્રા વનેશુ વિક્રાંતરા મૃગેન્દ્રા રમ્યા નગેન્દ્રાહા નિભૃતા નરેન્દ્રાહા પ્રક્રીડિતો વારિદ્રે દરેહી સુરેન્દ્ર. આકાશમાં લટકી રહેલા વાદળા પોતાની ગર્જનાથી સમુદ્રના ઘોંઘાટને તિરસ્કૃત કરીને પોતાના જળના મહાન પ્રવાહથી નદી તળાવ સરોવર વાવડી અને આખી પૃથ્વીને તરબોળ કરી રહ્યા છે. ખૂબ જોરથી વર્ષા થઈ રહી છે, જોરથી પવન ફૂંકાઈ રહ્યો છે અને નદીઓ એમની ભેખડોને કાપીને અત્યંત વેગપૂર્વક જળ વહાવી રહી છે. એમણે રસ્તા રોકી લીધા છે. જેમ મનુષ્ય જળના કળશોથી રાજાઓને અભિષેક કરે છે, એ જ રીતે ઇન્દ્રે આપેલા અને વાયુદેવ દ્વારા લવાયેલા મેઘરૂપી જળ કળશોથી જેમનો અભિષેક થઈ રહ્યો છે, એ પર્વતરાજ પોતાના નિર્મળ રૂપ તથા શોભા સંપત્તિનું જાણે દર્શન કરાવી રહ્યા છે. મેઘોની ઘટાથી આખું આકાશ આચ્છાદિત થઈ ગયું છે. ન રાત્રે તારા દેખાય છે કે ન દિવસે સૂર્ય. નવી જળરાશિ પ્રાપ્ત કરીને પૃથ્વી પૂર્ણપણે તૃપ્ત થઈ ગઈ છે. દિશાઓ અંધકારથી ઢકાઈ રહી છે, તેથી જળહળતી નથી એમનું સ્પષ્ટ જ્ઞાન થતું નથી. જળની ધારાઓથી ધોવાયેલા પર્વતના વિશાળ શિખરો મોતીના લટકતા હારની જેમ અને મોટા પ્રમાણમાં રહેલા ઝરણાઓના કારણે બહુ શોભી રહ્યા છે. પર્વતીય શિલાખંડો પર પડવાથી જેમનો વેગ તૂટીને વહેંચાઈ ગયો છે, એવા શ્રેષ્ઠ પર્વતોના મોટા ભાગના ઝરણાઓ મયુરના ટહુકાથી ગુંજતી ગુફાઓમાં તૂટીને વિખરાઈ જતા મોતીના હાર જેવા જણાઈ આવે છે. જેમનો વેગ સિદ્ધગામી છે, જેમની સંખ્યા બહુ છે, જેમણે પર્વતીય શિખરોના નીચાણના વિસ્તારોને ધોઈને સ્વચ્છ બનાવી દીધા છે, તથા જે જોવામાં મોતીઓની માળા જેવા જણાય છે, પર્વતોના એ ઝરણાઓને મોટી મોટી ગુફાઓ પોતાના ખોળામાં લઈ લે છે. રતિક્રીડાના સમયે થનારા અંગોના મર્દનથી તૂટી ગયેલી દેવાંગનાઓની મૌક્તિક માળાઓ જેવી જણાતી જળની અનુપમ ધારાઓ બધી દિશાઓમાં બધી બાજુ પડી રહી છે. પક્ષીઓ પોતાના માળાઓમાં ગોપાઈ રહ્યા છે, કમળો સંકોચાઈ રહ્યા છે અને માલતી એટલે કે જાય ખીલવા લાગી છે. આથી એવું લાગે છે કે સૂર્યદેવ અસ્ત થઈ ગયા છે. રાજાઓની યુદ્ધયાત્રા અટકી ગઈ, પ્રસ્થાન કરી ગયેલી સેનાઓ પણ રસ્તામાં પડાવ નાખીને પડી છે. વરસાદના જળે રાજાઓના વેર શાંત કરી દીધા છે અને માર્ગ પણ રોકી લીધા છે. આમ વેર અને માર્ગ બંનેની એક જેવી સ્થિતિ કરી દીધી છે. ભાદરવો મહિનો બેસી ગયો. આ વેદોના સાનિધ્યની સ્વાધ્યાયની ઈચ્છા રાખનારા બ્રાહ્મણો માટે ઉપાક્રમનો સમય આવી ગયો છે. સામગાન કરનારા વિદ્વાનોના સ્વાધ્યાયનો પણ આ જ સમય છે. કૌશલ દેશના રાજા ભરતે 4 મહિના માટે આવશ્યક વસ્તુઓનો સંગ્રહ કરીને ગઈ આષાઢી પૂર્ણિમાના દિવસે અવશ્ય કોઈ ઉત્તમ વ્રતની દીક્ષા લીધી હશે. મને વન તરફ આવતો જોઈને જે રીતે અયોધ્યાપુરીના લોકોનો આર્તનાદ વધી ગયો હતો, એ જ રીતે અત્યારે વર્ષાના જળથી પરિપૂર્ણ થઈ રહેલી સરયુ નદીનો વેગ અવશ્ય વધી રહ્યો હશે. આ વર્ષા ઋતુ અનેક ગુણોથી સંપન્ન છે. અત્યારે સુગ્રીવ પોતાના શત્રુને પરાસ્ત કરીને વિશાળ વાનર રાજ્ય પર પ્રતિષ્ઠિત છે અને પોતાની પત્નીની સાથે રહીને સુખ ભોગવી રહ્યો છે. પરંતુ લક્ષ્મણ, હું મારા મહાન રાજ્યથી તો ભ્રષ્ટ થઈ જ ગયો છું, મારી પત્નીને પણ હરી લેવામાં આવી છે. તેથી પાણીથી ગળી ગયેલા નદીના તટની જેમ કષ્ટ ભોગવી રહ્યો છું. મારો શોક વધી ગયો છે. મારા માટે વર્ષા ઋતુના દિવસો વિતાવવા અત્યંત અઘરા થઈ ગયા છે, અને મારો મહાન શત્રુ રાવણ પણ મને અજય જેવો લાગે છે. એક તો આ યાત્રાનો સમય નથી, બીજું માર્ગ પણ અત્યંત દુર્ગમ છે. તેથી સુગ્રીવના નતમસ્તક થવા છતાં મેં એમને કાંઈ કહ્યું નથી. વાનર સુગ્રીવ ઘણા સમયથી કષ્ટ ભોગવતા હતા અને લાંબા સમય પછી હવે પોતાની પત્નીને મળ્યા છે. આ બાજુ મારું કામ બહુ મોટું છે, થોડા દિવસોમાં સિદ્ધ થાય એવું નથી, તેથી હું અત્યારે એમને કાંઈ કહેવા માગતો નથી. થોડા દિવસ વિશ્રામ કરીને ઉપયુક્ત સમય આવેલો જાણીને તેઓ સ્વયં મારા ઉપકારનો સમજશે એમાં શંકા નથી. તેથી શુભ લક્ષણો ધરાવનાર લક્ષ્મણ, હું સુગ્રીવની પ્રસન્નતા અને નદીઓના જળની સ્વચ્છતા ઈચ્છતો શરતકાળની પ્રતીક્ષામાં ચૂપચાપ બેઠો છું. જે વીર પુરુષ કોઈના ઉપકારથી ઉપકૃત થાય છે એ પ્રત્યુપકાર કરીને એનો બદલો અવશ્ય વાળે છે, પરંતુ જો કોઈ ઉપકારને ન માનીને અથવા ભૂલી જઈને પ્રત્યુપકારથી મોઢું ફેરવી લે છે એ શક્તિશાળી શ્રેષ્ઠ પુરુષોના મનને ઠેસ પહોંચાડે છે. શ્રી રામચંદ્રજી નામ કહેવાથી લક્ષ્મણે એના વિશે સમજી વિચારીને એની ભારે પ્રશંસા કરી અને બંને હાથ જોડીને પોતાની શુભ દ્રષ્ટિનો પરિચય આપતા તેઓ નયનાભિરામ શ્રીરામને આમ કહેવા લાગ્યા. નરેશ્વર, આપે જ કહ્યું છે એમ વાનરરાજ સુગ્રીવ સત્વરે તમારો આ બધો મનોરથ પૂરો કરશે, તેથી તમે શત્રુના સંહારનો દૃઢ નિશ્ચય કરીને શરતકાળની પ્રતીક્ષા કરો અને આ વર્ષાકાળના વિલંબને સહન કરો. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર શ્રામણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 28મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.